श्रीमद देवी भागवत स्कंद छठो अध्याय 14-15 वशिष्ठ जी नु मैत्रावरुणी नाम नु कारण अने निमिना नेत्र पलकों मा रहवानी कथा। राजा जन्मेजय पूछू, महाभाग वशिष्ठ जी तो ब्रह्मा जी ना पुत्र कहवाय छे, तेमनु नाम मैत्रावरुणी कई रीते थई गयुं, तेमणे एवुं शुं कर्म कर्युं हतुं अथवा तेमनामां एवा क्या गुण हता जेने लीधे तेमनुं आ नाम पड्युं। मुनिवर, आप सर्वश्रेष्ठ वक्ता छो वशिष्ठजी, मैत्रावरुणी केम कहेवाय छे तेनुं कारण मने जणाववानी कृपा करो। व्यासजी कहे छे, राजेंद्र सांभळो, वशिष्ठजी ब्रह्माजीना पुत्र होवा छता निमिना श्रापथी ते तपस्वी मुनिने आ शरीर छोड़ीने पुनर्जन्म लेवो पड्यो। राजन, मित्र अने वरुणने त्यां तेमनी उत्पत्ति थई हती, तेथी तेओ आ जगतमां मैत्रावरुणीना नामथी प्रसिद्ध थया। राजाए पूछ्यो, ब्रह्माजीना पुत्र वशिष्ठजी अत्यंत धार्मिक हता, तेमने निमि राजाए शा माटे श्राप आप्यो? मनीवर, वशिष्ठजी क्यारे कोईनू गुरु अनिष्ट करता न हता, पछी राजाए तेमने शा माटे श्राप आप्यो? प्रभु, आप महान धार्मिक महात्मा छो, श्रापनू कारण कहवानी कृपा करो। व्यासजी कहे छे, राजन, तेनु शास्त्रोक्त कारण तो मैं तमने पहला कह्युं छे कि आ जगत त्रण प्रकारना प्रकृतिना गुणों थी बंधायेलू छे। राजा धर्मयुक्त राज करे, तपस्वीओ तप करे, आ स्वाभाविक कर्म छे, परंतु मायाना ए त्रण गुणों थी व्याप्त कोईनु चित्त अणिशुद्ध सात्विक रही शकतु नथी। राजाओना मनमां काम क्रोध भरेला होय छे, कठोर तप करवावाळा तपस्वीओना मनमां पण लोभ अने अहंकारनुं तत्व पूरी रीते नष्ट थतुं नथी। पछी उत्तम फळ कई रीते मळे? राजन, ब्राह्मणो अने क्षत्रिय बधा ज आ गुणोनी दृष्टिए एक सरखा हता, बंने राजस गुणोथी प्रेराईने यज्ञ करी रह्या हता। તે દરમિયાન વશિષ્ઠજીએ નિમિને અને નિમિએ વશિષ્ઠજીએ શ્રાપ આપી દીધો અને આ રીતે તે બંને મોટા સંકટમાં આવી પડ્યા। રાજન, આ ત્રિગુણાત્મક જગતમાં દ્રવ્ય શુદ્ધિ, ક્રિયાશુદ્ધિ અને મન શુદ્ધિ રાખવું બહુ દુર્લભ છે। મહામાયાના અગમ્ય શક્તિનો એ પ્રભાવ છે, કોઈ ક્યારેય તે શક્તિનું ઉલ્લંઘન કરી શકતું નથી। જેના હૃદયમાં જે ક્ષણે ભગવતીની કૃપા પર વિશ્વાસ થઈ જાય છે, તેનો તે જ ક્ષણે ઉદ્ધાર થઈ જાય છે। ત્રણેય લોકમાં એવું કોઈ નથી જે ભગવતી મહામાયાના તત્વને એટલે કે રહસ્યને પૂરી રીતે સમજતું હોય, તેમ છતાં તે ભક્તના વશમાં થઈ જાય છે, એ નક્કી છે। તેથી ભગવતી જગદંબાની ભક્તિ કરવી અત્યંત આવશ્યક છે। ભક્તિથી અંતઃકરણના દોષ પણ નિર્મૂળ થઈ જાય છે। હા, ભક્તિમાં રાગ, દ્વેષ અને દંભ આવી જાય તો તે વિપરીત ફળ આપનાર એટલે કે નાશનું કારણ બની જાય છે। ઈશ્વાકુના કુળમાં ઉત્પન્ન થયેલા નિમિ નામના એક રાજા હતા, તે અત્યંત સુંદર, ગુણવાન, ધર્માત્મા, પ્રજાપ્રેમી અને સત્યવાદી હતા। નિયમિત દાન આપવાનો તેમનો નિત્યક્રમ હતો, યજ્ઞ કાર્યમાં તેઓ ખૂબ રુચિ ધરાવતા હતા। તે બુદ્ધિમાન નિમિને ઈશ્વાકુ વંશના 12મા પુત્ર માનવામાં આવે છે। તે પ્રજાપાલનમાં હંમેશા સાવધાન રહેતા હતા। ગૌતમ મુનિના આશ્રમ પાસે જયંતપુર નામના નગરમાં તે રહેતા હતા। તેઓ બ્રાહ્મણોના પ્રતિ ખૂબ સદભાવ રાખતા હતા। તેમના મનમાં મોટી દક્ષિણાવાળો અને લાંબો સમય ચાલનારો રાજસી યજ્ઞ કરવાનો વિચાર થયો। રાજન, ત્યારે નિમિએ તેમના પિતા ઈશ્વાકુની આજ્ઞા લઈને મહાત્માઓના કહેવા પ્રમાણે યજ્ઞની સામગ્રી તૈયાર કરાવી. ભૃગુ, અંગિરા, વામદેવ, ગૌતમ, વશિષ્ઠ, પુલત્સ્ય, રૂચિક, પુલહ અને ક્રતુ વગેરે જેટલા વિશેષજ્ઞ વેદના પારંગત યજ્ઞ કાર્યમાં કુશળ તપસ્વી મુનિ હતા તે બધાને આમંત્રણ આપ્યું. બધી તૈયારી થઈ ગઈ ત્યારે ધર્મજ્ઞ નિમિરાજાએ તેમના ગુરુ વશિષ્ઠજીની પૂજા કરી અને અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું, મુનિવર, કૃપા સિંધુ, હું યજ્ઞ કરવા ઈચ્છું છું. આપ અમારા સમર્થ ગુરુ હોવાથી યજ્ઞનું આચાર્ય પદ ગ્રહણ કરો. આ યજ્ઞ કાર્યની જવાબદારી હવે આપના શિરે છે. યજ્ઞ માટેની તમામ સામગ્રી તૈયાર કરીને તેને શુદ્ધ કરી રાખી છે. મારી ઈચ્છા 5000 વર્ષ સુધી દીક્ષા લેવાની છે. હું વિધિપૂર્વક આ યજ્ઞ કરવા ઈચ્છું છું, જેમાં ખાસ કરીને ભગવતી જગદંબાની આરાધના કરવાની છે, કારણ કે દેવીને પ્રસન્ન કરવાનો મારો મુખ્ય હેતુ છે. નિમિરાજાની ઉપયુક્ત વાત સાંભળીને વશિષ્ઠજીએ તેમને કહ્યું, રાજેન્દ્ર, તમારાથી પહેલા ઇન્દ્રે પરાશક્તિ યજ્ઞ માટે મને આમંત્રણ આપી દીધું છે. તેમણે 500 વર્ષ સુધી યજ્ઞ કરવાની દીક્ષા લઈ લીધી છે. રાજન, ત્યાં સુધી તમે આ સામગ્રીઓને સુરક્ષિત રીતે સાચવી રાખો. ઇન્દ્રનો યજ્ઞ પૂરો કરીને તે કાર્યથી નિવૃત્ત થઈને હું તુરંત તમારે ત્યાં આવી જઈશ. રાજાએ કહ્યું, મેં આ યજ્ઞ માટે બીજા મુનિઓને નિમંત્રણ આપી દીધા છે. સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે, પછી આટલા લાંબા સમય સુધી તેને હું કઈ રીતે સાચું? ગુરુદેવ, આપ અમારા ઈશ્વાકુ કુળના કાયમી આચાર્ય છો. આપ સંપૂર્ણ વેદોના જ્ઞાતા છો. બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ શા માટે મારું કાર્ય ન કરાવીને બીજે જવા તૈયાર થઈ રહ્યા છો? આ તમને શોભતું નથી. નિમિરાજાના પ્રમાણે રોકવા છતાં વશિષ્ઠજી ઇન્દ્રને ત્યાં ચાલ્યા ગયા, તેથી નિમિરાજા ઉદાસ થઈ ગયા. પછી તેમણે ગૌતમ મુનિને યજ્ઞના આચાર્ય બનાવ્યા અને હિમાલય પર્વત પાસે સમુદ્ર કિનારે જઈને યજ્ઞનો આરંભ કર્યો. રાજન, નિમિરાજાએ તે યજ્ઞમાં બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપી. યાજ્ઞિક બ્રાહ્મણોની પૂજા કરીને ઘણું દાન અને ગાયો આપી. બધા જ બ્રાહ્મણો પ્રસન્ન હતા. આ બાજુ 500 વર્ષની અવધિવાળો ઇન્દ્રનો યજ્ઞ સમાપ્ત થઈ ગયો ત્યારે વશિષ્ઠજી નિમિરાજાનો યજ્ઞ જોવા માટે ત્યાં આવ્યા. રાજાને મળી લઉં એમ વિચારીને તે થોડી વાર ત્યાં રોકાયા. તે સમયે નિમિરાજા વિશ્રામમાં હતા. તેમને નિંદ્રા આવી ગઈ હતી. સેવકોએ રાજાને જગાડ્યા નહીં, તેથી તે ત્યાં આવી શક્યા નહીં. તેથી વશિષ્ઠજીને લાગ્યું કે રાજા મારું અપમાન કરી રહ્યા છે. તેમના મનમાં ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. નિમિરાજા ત્યાં ન આવ્યા તે કારણે જ વશિષ્ઠજીને ક્રોધ આવ્યો હતો. તેમણે રાજાને શ્રાપ આપી દીધો, તે મારા જેવા ગુરુને છોડીને બીજાને ગુરુ બનાવ્યા છે. રાજન, આ રીતે મારું અપમાન કરીને તે યજ્ઞનો આરંભ કરી દીધો. અરે મૂર્ખ, મારા ના કહેવા છતાં તું રોકાયો નહીં, તેથી આજે જ તારું આ શરીર નષ્ટ થઈ જાઓ, તું વિદેહ થઈ જા. વ્યાસજી કહે છે, રાજન, મુનિનો આ શ્રાપ સાંભળીને સેવકોએ તુરંત નિમિરાજાને જગાડ્યા અને વશિષ્ઠજી અત્યંત કોપાયમાન થયા છે તેની જાણ રાજાને કરી. રાજાના મનમાં કોઈ દુર્ભાવના ન હતી. તેઓ તરત વશિષ્ઠજી પાસે આવ્યા. તેમણે મીઠી વાણીમાં વિવેકપૂર્વક તાત્વિક વાતો કહેવા માંડી. રાજાએ કહ્યું, હે ધર્મને જાણનારા ગુરુદેવ, મારો કોઈ અપરાધ નથી, હું આપનો યજમાન છું. મારી વારંવારની પ્રાર્થનાને ઠુકરાવીને આપ લોભવશ બીજે ચાલ્યા ગયા. બ્રાહ્મણ શ્રેષ્ઠ, આવું નિંદાપાત્ર કૃત્ય કરવામાં આપને કોઈ સંકોચ ન થયો? બ્રાહ્મણ શ્રેષ્ઠ, બ્રાહ્મણોએ સદા સંતોષ રાખવો જોઈએ. આ ધાર્મિક સિદ્ધાંતને આપ સારી રીતે જાણો છો. આપ સાક્ષાત બ્રહ્માજીના પુત્ર છો. આપ વેદ વેદાંતના સર્વોત્કૃષ્ટ જ્ઞાતા છો. બ્રાહ્મણ ધર્મની સૂક્ષ્મ ગતિને સમજવી ખૂબ મુશ્કેલ છે. આપ આ સૂક્ષ્મ ધર્મને જાણતા ન હોવાથી મને અપરાધી સમજીને શ્રાપ આપી રહ્યા છો. ચાંડાળથી પણ વધારે અછૂત એવા ક્રોધનો એવા ક્રોધનો વિદ્વાનોએ સદા ત્યાગ કરવો જોઈએ. આપે ક્રોધવશ થઈને મને કારણ વિના શ્રાપ આપ્યો છે. હવે હું પણ તમને શ્રાપ આપું છું, આપનું આ ક્રોધયુક્ત શરીર નાશ પામો. આ પ્રમાણે વશિષ્ઠજી અને નિમિરાજા બંને પરસ્પર શ્રાપના ભાગી બન્યા. બંને શ્રાપને કારણે ચિંતિત થઈ ગયા. વશિષ્ઠજી અત્યંત ચિંતાતુર થઈ બ્રહ્માજીની શરણમાં ગયા અને રાજાએ જે શ્રાપ આપ્યો હતો તે કહી સંભળાવ્યો. વશિષ્ઠજીએ કહ્યું, પિતાશ્રી, નિમિ રાજાએ મને શ્રાપ આપ્યો છે કે તમારું આ શરીર નષ્ટ થઈ જાઓ. શરીર શાંત થવામાં દુઃખ તો થવાનું જ, પરંતુ આ વિષમ પરિસ્થિતિ મારી સામે આવી ગઈ. હવે મારે શું કરવું? હું બીજું શરીર ધારણ કરીશ ત્યારે મારા પિતા કોણ હશે તે જણાવવાની કૃપા કરો. હું એવું ઈચ્છું છું કે બીજું શરીર મળવા છતાં મારી સ્થિતિ આ જન્મના જેવી જ રહેવી જોઈએ. એટલે કે આ શરીરમાં જે જ્ઞાન છે તેવું જ જ્ઞાન બીજા શરીરમાં પણ રહેવું જોઈએ. પિતાશ્રી, આપ અત્યંત શક્તિશાળી છો, તેથી મારી ખુશી માટે આપ આવી વ્યવસ્થા કરવાની કૃપા કરો. વશિષ્ઠજીની વાત સાંભળીને બ્રહ્માજીએ તેમના તે માનસ પુત્રને કહ્યું, મુનિ, તમે મિત્ર અને વરુણના તેજમાં વીર્યમાં પ્રવિષ્ટ થઈને શાંત પડ્યા રહો. સમય આવીએ તેમના દ્વારા તમે યોની વિના જ પ્રગટ થશો, તેમાં કોઈ શંકા નથી. નવો દેહ મળ્યા છતાં તમને અત્યારના જેવી જ ધાર્મિક બુદ્ધિ પ્રાપ્ત થશે. તમે પ્રાણીઓના મિત્ર, વેદવેતા, સર્વજ્ઞાની અને બધાના સન્માનીય બનશો. લોકપિતામાં બ્રહ્માજીના મુખેથી આ પ્રમાણે સ્પષ્ટતા થઈ જતા વશિષ્ઠજીએ પ્રસન્ન થઈ તેમને પ્રણામ કરી પ્રદક્ષિણા કરી તે વરુણના આશ્રમે ચાલ્યા ગયા. હંમેશા એક સાથે રહેવાવાળા મિત્ર અને વરુણ બંને ઋષિ ત્યાં બિરાજતા હતા. વશિષ્ઠજી સ્થૂળ શરીરનો ત્યાગ કરીને સૂક્ષ્મ શરીરથી તે બંને ઋષિઓના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. રાજન, એક સમયની વાત છે. ઉર્વશી નામની પરમ સુંદર અપ્સરા તેની સખીઓ સાથે સ્વેચ્છાપૂર્વક મિત્રાવરુણના આશ્રમ પર આવી. તેને જોઈને મિત્રાવરુણનું ચિત્ત ચલાયમાન થઈ ગયું. તેમણે ઉર્વશીને કહ્યું, સુંદરી, તું ખૂબ રૂપાળી છે, દેવ તું દેવકન્યા છે, તું અમને પતિ બનાવ. સુંદરી, તું આશ્રમમાં રહીને તારી ઈચ્છા પ્રમાણે આનંદનો અનુભવ કર. આ પ્રમાણે કહેવાતી ઉર્વશી થોડો સમય ત્યાં રોકાઈ ગઈ. તે મુનિની ઈચ્છા તેનાથી છુપી ન રહી. મુનિ સાથે પ્રેમપૂર્વક રહેવા લાગી. ભાવી વસ્ત્યા એક ઉઘાડા મુખવાળો ઘડો પડ્યો હતો. મુનિઓ ઉર્વશી સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યાં મિત્રાવરુણનું વીર્ય સંકલિત થઈને ઘડામાં પડ્યું. તેમાંથી અત્યંત સુંદર બે મુનિકુમાર પ્રગટ્યા. પ્રથમ બાળકનું નામ અગસ્ત્ય અને બીજાનું નામ વશિષ્ઠ પડ્યું. મિત્રાવરુણના વીર્યથી ઉત્પન્ન થયેલા આ બંને મુનિ મહાન તપસ્વી અને ઋષિઓમાં મુખ્ય ગણાતા હતા. અગસ્ત્ય ઋષિ અત્યંત તપસ્વી હતા. તેઓ બાળપણમાં તપ કરવા વનમાં ચાલ્યા ગયા. બીજા પુત્ર વશિષ્ઠને ઈશ્વાકુ વંશના પુરોહિત બતાવ્યા. રાજન, આ બધી કથાઓ તમને મેં સંભળાવી. તે પ્રમાણે શ્રાપ થવાથી વશિષ્ઠજીને મિત્રાવરુણના કુળમાં બીજું શરીર ધારણ કરવું પડ્યું. આ પ્રસંગ સ્પષ્ટ થઈ ગયો. જન્મે જે રાજાએ કહ્યું, મુનિ, આપે વશિષ્ઠજીએ બીજો દેહ ધારણ કર્યો એ વાત તો કહી દીધી. હવે નિમિને બીજું શરીર કઈ રીતે પ્રાપ્ત થયું એ પ્રસંગ પણ મને કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન, જે રીતે વશિષ્ઠજીને બીજું શરીર પ્રાપ્ત થયું તે જ રીતે શ્રાપને કારણે નિમિ રાજાને પુનઃ શરીર પ્રાપ્ત થયું નથી. જે વખતે મુનિએ શ્રાપ આપ્યો તે સમયે રાજા યજ્ઞમાં દીક્ષિત હતા. તેમણે જેટલા બ્રાહ્મણોનું ઋત્વિજ તરીકે વરણ કર્યું હતું તે બધા પરસ્પર વિચાર કરવા લાગ્યા. અરે, આ ધર્માત્મા રાજા યજ્ઞમાં દીક્ષિત છે, હજુ યજ્ઞનું કાર્ય અધૂરું છે, તે દરમિયાન રાજા મુનિના શ્રાપથી બળી રહ્યા છે. આવી વિષમ પરિસ્થિતિમાં આપણે શું કરવું? ત્યાર પછી ઋત્વિજોએ અનેક પ્રકારના મંત્રોનો પ્રયોગ કરીને રાજા નિમિના શરીરને સુરક્ષિત રાખ્યું હતું. તેમના શ્વાસની ગતિ અટકી ન હતી. મંત્ર શક્તિથી નિર્વિકાર આત્મા શરીરમાં સ્થિત રહ્યો. બ્રાહ્મણોએ અનેક પ્રકારની પુષ્પમાળાઓ અને ચંદન વગેરે દ્રવ્યોથી તેનું પૂજન કરી તે દેહનું જતન કર્યું હતું. યજ્ઞ સમાપ્ત થયા પછી ઇન્દ્રાદી બધા દેવતાઓ ત્યાં આવ્યા. રાજન, ઋત્વિજોએ આવેલા બધા દેવતાઓની સ્તુતિ કરી તેથી તે અત્યંત પ્રસન્ન થયા. ત્યારે તે બ્રાહ્મણોએ પ્રાર્થના પૂર્વક દેવતાઓને રાજાની સ્થિતિનું વર્ણન કર્યું. તેથી દુઃખી રાજાની સામે દેવતાઓએ કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનાર રાજન, અમે પ્રસન્ન છીએ. તમે વરદાન માગો. રાજર્ષિ તમારા યજ્ઞના પ્રભાવથી તમને સર્વોત્તમ જન્મ મળી શકે છે. દેવ શરીર અથવા મનુષ્ય શરીર તેની જેની તમને ઈચ્છા હોય તે મેળવી શકો છો. જે રીતે તમારા પુરોહિત વશિષ્ઠજીએ તેમના સુખ અને સુવિધા માટે મૃત્યુલોકમાં જન્મ ધારણ કર્યો છે. દેવતાઓએ આ પ્રમાણે કહ્યું ત્યારે નિમિનો આત્મા અત્યંત પ્રસન્ન થઈને બોલવા લાગ્યો. મહાભાગ દેવતાઓ, હું સદા જન્મ મરણને પ્રાપ્ત થતા શરીરમાં રહેવાનું બિલકુલ પસંદ કરતો નથી. હું ઈચ્છું છું કે બધા જ પ્રાણીઓ જેનાથી જોઈ શકે છે તે વસ્તુમાં રહેવાનો સુઅવસર મને પ્રાપ્ત થાય. તમામ પ્રાણીઓની આંખોમાં વાયુ બનીને હું વિચર્યા કરું. રાજન, જ્યારે નિમિ રાજાના આત્માએ દેવતાઓ સમક્ષ આ પ્રમાણે પોતાની અભિલાષા પ્રગટ કરી ત્યારે દેવતાઓએ તેને કહેવા લાગ્યા, મહારાજ, તમારી આ ઈચ્છા માટે તમે બધા પર શાસન કરવા વાળી ભગવતી જગદંબાની પ્રાર્થના કરો. તમારા આ યજ્ઞથી તે અતિ પ્રસન્ન છે. તેમની જ કૃપાથી તમારો આ મનોરથ પૂરો થશે. દેવતાઓના પ્રમાણે કહેવાથી નિમિએ અનેક પ્રકારના દિવ્ય સ્તોત્રોથી ભક્તિપૂર્વક ગદગદ વાણીમાં દેવીની પ્રાર્થના કરી. તેનાથી પ્રસન્ન થઈને દેવીએ નિમિરાજાને સાક્ષાત દર્શન આપ્યા. તેમના વિગ્રહમાંથી કરોડો સૂર્ય જેટલો પ્રકાશ પ્રસરી રહ્યો હતો. દેવીના સ્વરૂપની ઝાંખી કરીને બધાને આનંદ થયો. રાજન, દેવીને પ્રસન્ન થયેલા જાણીને નિમિરાજાએ વરદાન માગ્યું. માતા, આપ મને એવું નિર્મળ જ્ઞાન આપવાની કૃપા કરો જેથી હું મુક્ત થઈ શકું. અને મારી એક અભિલાષા એ છે કે બધા જ પ્રાણીઓના નેત્રોમાં મને રહેવાનો સુયોગ પ્રાપ્ત થાય. ભગવતી જગદંબા નિમિરાજા પર પ્રસન્ન તો હતા જ. દેવીએ નિમિરાજાને કહ્યું, રાજન, તમને શુદ્ધ જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થશે. હજુ તમારું પ્રારબ્ધ કર્મ સમાપ્ત થયું નથી, તેથી સમસ્ત પ્રાણીઓના નેત્રોમાં તમારે રહેવું પડશે. તમારા પ્રભાવથી જ પ્રાણીઓની આંખોમાં પલકારો કરવાની શક્તિ રહેશે. તેથી મનુષ્ય, પશુ અને પક્ષી આ બધા પલકારા લેનારા પ્રાણી કહેવાશે. દેવતાઓ આ શ્રેણીમાં આવતા નથી. તેમની પાપણો પડતી ન હોવાથી તેઓ અનિમિષ કહેવાય છે. રાજન, વરદાન આપવા માટે પધારેલા ભગવતી જગદંબા પ્રમાણે નિમિનો મનોરથ પૂર્ણ કરીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. દેવીના પધારી ગયા પછી ત્યાં ઉપસ્થિત રહેલા બધા મુનિઓએ ચર્ચા વિચારણા કરીને નિમિના નષ્ટ થઈ રહેલા સ્થૂળ શરીરને ત્યાં મૂક્યું અને કોઈ રાજકુમાર ઉત્પન્ન થાય એવા વિચારથી તે શરીરમાં કાષ્ટ મૂકીને મંત્રોચ્ચાર કરતા તેનું મંથન કર્યું. સાથે સાથે મંત્રોચ્ચારથી હવન કાર્ય પણ ચાલુ કર્યું. અરણી મંથન કરવાથી એક સર્વગુણ સંપન્ન બાળકની ઉત્પત્તિ થઈ. તે બાળક બીજા નિમિરાજા જેવો લાગતો હતો. અરણી મંથન દ્વારા ઉત્પન્ન થયેલો હોય, મિથિ અને પિતાના શરીરથી નીકળ્યો હોય તે બાળક જનક નામથી જગતમાં પ્રખ્યાત થયો. અને નિમિ વિદેહ થવાથી દરેક પ્રાણીઓની આંખમાં દેહ વિના રહેવા લાગ્યા, તેથી વિદેહ કહેવાયા. તે વંશના બધા રાજાઓ વિદેહ કહેવાય છે. આ પ્રમાણે નિમિથી જનક રાજાની ઉત્પત્તિ થઈ છે. તેમણે ગંગા કિનારે એક ખૂબ મનોહર મિથિલા નામનું નગર વસાવ્યું, જે જગ પ્રસિદ્ધ છે. આ કુળમાં જે જે રાજા થાય છે તે બધા જનક નામથી ઓળખાય છે. રાજન, નિમિ રાજાની આ જ ઉત્તમ કથા છે. તેમણે ગંગા કિનારે તે બધા જનક કહેવાય છે. રાજન નિમિરાજાની આ જ ઉત્તમ કથા છે જે મેં તમને કહી સંભળાવી. એમને શ્રાપને કારણે વિદેહ થઈ જવું પડ્યું હતું. રાજન, આ તમામ વાત સ્પષ્ટ રૂપે મેં તમને કહી સંભળાવી. રાજા જન્મેજયે કહ્યું, ભગવાન, નિમિએ વશિષ્ઠજીને શ્રાપ આપ્યો હતો તેનું કારણ હમણાં આપે મને કહ્યું. પરંતુ વશિષ્ઠજી બ્રાહ્મણ હતા અને રાજાએ તેમને પુરોહિત બનાવ્યા હતા. પછી આ મુનિએ રાજાએ શ્રાપ મુનિને રાજાએ શ્રાપ કેમ આપ્યો? વશિષ્ઠજીને બ્રાહ્મણ અને ગુરુ સમજીને પણ નિમિરાજા ક્ષમા ન કરી શક્યા. ઈશ્વાકુ કુળભૂષણ તે રાજાએ ધર્મના રહસ્યને જાણતા હોવા છતાં ક્રોધવશ વશિષ્ઠજીને શ્રાપ કેમ આપ્યો? વ્યાસજી કહે છે, રાજન, અજિતેન્દ્રિય વ્યક્તિ માટે ક્ષમા ખૂબ જ દુર્લભ વસ્તુ છે. જગતમાં બદલો લેવાની શક્તિ હોવા છતાં ક્ષમા કરે તેવા પુરુષ બહુ ઓછા હોય છે. મનુએ કશામાં આસક્તિ રાખ્યા વિના તપ કરવું જોઈએ. નિંદ્રા અને ભૂખ તરસને સહીને યોગના અભ્યાસમાં તત્પર રહેવું. કામ ક્રોધ લોભ અને અહંકાર આ પ્રબળ શત્રુઓ મનુષ્યના શરીરમાં કાયમ રહે છે. મનુષ્ય તેને સમજી શકતો નથી. વશિષ્ઠ મુનિ બ્રહ્માજીના પુત્ર અને મહાન તપસ્વી હતા, છતાં તે પણ ત્રણ ગુણોથી પર રહી શક્યા નહીં. પછી મૃત્યુલોકના મનુષ્યોની શી વાત કરવી? મહાત્મા કપિલજી સાંખ્યશાસ્ત્રના પૂર્ણ જ્ઞાતા હતા, પરંતુ દેવનું વિધાન ટાળી ન શકવાને લીધે તેમના દ્વારા સગર રાજાના પુત્રો બળીને ભસ્મ થઈ ગયા હતા. તેથી હે રાજન, કાર્ય કારણરૂપ અહંકારથી જ ત્રિલોકની ઉત્પત્તિ થાય છે, તો પછી મનુષ્ય તેના ગુણોથી મુક્ત કઈ રીતે રહી શકે? સંપૂર્ણ પ્રાણીઓમાં રહેલા ગુણોના અધિપતિ શંકર ભગવાન છે. તેમની ઈચ્છા પ્રમાણે પ્રાણીઓમાં ક્યારેક સત્વગુણની વૃદ્ધિ થાય છે, ક્યારેક રાજસની અને ક્યારેક તમોગુણની, ક્યારેક બધા ગુણો સમાન રૂપે રહે છે. આ પરમ પ્રભુ પરમાત્મા નિર્ગુણ નિર્લેપ અવિનાશી અપ્રમેય અને સનાતન સ્વરૂપ છે. તેમના દર્શન બધા જ મનુષ્યો માટે અત્યંત દુર્લભ છે. તેમના જેવા અને તેમની સાથે બિરાજતા પરમ શક્તિ પણ છે. સચરાચર જગતની વ્યવસ્થા કરનારા તે દેવી ત્રણેય ગુણોથી પર છે, પરંતુ અલ્પબુદ્ધિ મનુષ્યો તેમને જાણી શકતા નથી. પરબ્રહ્મ પરમાત્મા અને પરાશક્તિ તેમાં કિંચિત માત્ર ભેદ નથી. તે સદા સર્વદા એક સ્વરૂપ છે. આવું જાણવાથી મનુષ્ય બધા દોષોથી મુક્ત થઈ જાય છે. આ જ્ઞાન મુક્તિનું અચૂક સાધન છે, એમ જેને વેદો મુક્ત કંઠે કહી રહ્યા છે. આ ત્રિગુણાત્મક સંસારમાં જેણે આ રહસ્યને જાણી લીધું તેને મુક્ત થવામાં કોઈ સંદેહ નથી. જ્ઞાન પણ બે પ્રકારના છે. તેમાં પહેલું શાબ્દિક જ્ઞાન, શબ્દથી થતું પરોક્ષ જ્ઞાન કહ્યું છે. શાબ્દિક જ્ઞાન વેદ શાસ્ત્રોના અર્થના વિશેષ જ્ઞાનથી તથા બુદ્ધિના યોગથી થાય છે. બુદ્ધિની કલ્પના પ્રમાણે આ જ્ઞાનના પણ ઘણા ભેદ છે. રાજન, અનુભવ નામનું જ્ઞાન દુર્લભ છે. તે જ્ઞાન ત્યારે મળે છે જ્યારે તેના જાણકારોનો સંગ થાય. ભારત, માત્ર શબ્દ જ્ઞાનથી કાર્ય સિદ્ધ થતું નથી, તેથી અનુભવ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કહેવાય છે. શબ્દ જ્ઞાનમાં એવી યોગ્યતા નથી જેનાથી અંતકરણનો અંધકાર દૂર થઈ શકે. જેમ દીપકની ચર્ચા કરવાથી અંધકારનો નાશ થતો નથી, કર્મ એ છે જેનાથી મનુષ્ય બંધનમાં ન પડે, અને વિદ્યા તે છે જે મુક્તિ અપાવે. આ સિવાયના કર્મ માત્ર પરિશ્રમ જ છે, અને વિદ્યા જ્ઞાન માત્ર કળા હોશિયારી જ છે. તેનાથી કોઈ વાસ્તવિક લાભ થતો નથી. સદાચારનું પાલન કરવું, બીજાના હિતમાં તત્પર રહેવું, ક્રોધનો ત્યાગ કરવો, ક્ષમા, ધૈર્ય અને સંતોષ આ જ્ઞાનના ફળ માનવામાં આવે છે. રાજન, વિદ્યા તપ અને યોગાભ્યાસ વિના કામ ક્રોધાદિ શત્રુઓનો નાશ ક્યારેય થતો નથી. કામ ક્રોધાદિ વિકારોનું ઉદ્ગમ સ્થાન ચિત્ત છે. જ્યારે મન વશમાં હોય તો આ બધા વિકારો ઉત્પન્ન થતા નથી. રાજન, આ જ કારણે નિમિરાજા વશિષ્ઠ મુનિને ક્ષમા ન કરી શક્યા. જે પ્રમાણે અપરાધ કર્યો હોવા છતાં શુક્રાચાર્યજીને યાતિએ શ્રાપ ન આપ્યો, ક્ષમા કરી દીધી. આવી ઉચ્ચ સ્થિતિ નિમિ રાજાની ન હતી. પૂર્વકાળની વાત છે. શુક્રાચાર્યજી યાતી રાજાને શ્રાપ આપ્યો હતો કે તમે હમણાં જ ઘરડા વૃદ્ધ થઈ જાઓ. રાજાએ કશું જ કહી આવીના શ્રાપનો સ્વીકાર કરી વૃદ્ધત્વ સ્વીકારી લીધું. બરાબર છે, કેટલાક રાજાઓ શાંત સ્વભાવના હોય છે અને કેટલાક અત્યંત કઠોર હોય છે. રાજન, બધાનો સ્વભાવ સરખો હોતો નથી, તેથી કોઈને દોષ આપવા જેવો નથી. પુરાણ કાળની વાત છે. અનેક ભૃગુવંશી બ્રાહ્મણો હે હે કુળના ક્ષત્રિયોના પુરોહિત હતા. ક્રોધાવેશમાં આવીને તે ક્ષત્રિયોએ કાંઈ પણ વિચાર કર્યા વિના બ્રહ્મ હત્યાના પાપને અવગણીને ધનના લોભથી બધા બ્રાહ્મણોને મારી નાખ્યા. અધ્યાય 14 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.